શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 12 પાતાળ અને નરકોનું વર્ણન તથા હરિનામ કીર્તનનો મહિમા. લોમહર્ષણજી કહે છે, હે મુનિવરો, આ પ્રમાણે આ પૃથ્વીનો વિસ્તાર જણાવવામાં આવ્યો. એની ઊંચાઈ પણ 70,000 યોજન છે. પૃથ્વીની અંદર 7 તળ છે. એ દરેકની ઊંચાઈ 10,000 યોજનની છે. તે 7 તળોના નામ આ પ્રમાણે છે: અતળ, વિતળ, નિતળ, સુતળ, તળાતળ, રસાતળ તથા પાતાળ. એમની ભૂમિ ક્રમશઃ કાળી, સફેદ, લાલ, પીળી, કાંકરાળી, પથરાળી તથા સુવર્ણમયી છે. 7 તળ મોટા મોટા પ્રસાદોથી સુશોભિત છે. ત્યાં દાનવ અને દૈત્યોની સેંકડો જાતિઓ નિવાસ કરે છે. વિશાળકાય નાગોના પરિવાર પણ ત્યાં રહે છે. એકવાર પાતાળમાંથી પાછા આવેલા નારદજીએ સ્વર્ગલોકની સભામાં કહ્યું હતું, પાતાળલોક સ્વર્ગલોકથી પણ સુંદર છે. ત્યાં સુંદર તેજસ્વી રત્નો એટલે કે મણી છે, જે પરમ આનંદપ્રદ છે. રત્નો નાગોનો અલંકાર અને આભૂષણોના કામમાં આવે છે. ખરેખર પાતાળની તુલના કોની સાથે થઈ શકે? ત્યાં સૂર્યના કિરણો દિવસે માત્ર પ્રકાશ પાથરે છે, ગરમી નહીં. એ જ પ્રમાણે ચંદ્રમાના કિરણો રાત્રે માત્ર અંજવાળું કરે છે, ઠંડકમાં વધારો કરતા નથી. ત્યાં સર્પ અને દૈત્ય વગેરે ભક્ષ્ય ભોજ્ય અને સુરાપાનના મદથી ઉન્મત થઈને એ જાણી નથી શકતા કે ક્યારે કેટલો સમય પસાર થઈ ગયો છે. ત્યાં વન, નદીઓ, સુંદર સરોવર, કમળવન તથા અન્ય મનોહર વસ્તુઓ છે, જે બહુ સૌભાગ્યથી ભોગવવા મળે છે. પાતાળ નિવાસી દાનવ, દૈત્ય તથા સર્પો સદા એ બધી વસ્તુઓનો ઉપભોગ કરે છે. બધા પાતાળોની નીચે ભગવાન વિષ્ણુનો તપોમય વિગ્રહ છે, જેને શેષનાગ કહે છે. દૈત્ય અને દાનવો તેમના ગુણોનું વર્ણન કરવા સમર્થ નથી. સિદ્ધ પુરુષો તેમને અનંત કહે છે. દેવતા અને દેવર્ષિ તેમની પૂજા કરે છે. તેઓ હજારો મસ્તકોથી સુશોભિત છે. સ્વસ્તિક આકાર આભૂષણો એમની શોભા વધારે છે. એ પોતાની ફણાઓ પરના હજારો મણીઓથી બધી દિશાઓને પ્રકાશિત કરે છે તથા સંસારનું કલ્યાણ કરવા માટે સંપૂર્ણ અસુરોની શક્તિ હરી લે છે. તેમના કાનોમાં એક કુંડળ શોભતું હોય છે. મસ્તક પર મુગટ અને ગળામાં રત્નોની માળા ધારણ કરીને ભગવાન અનંત અગ્નિની જ્વાળાથી પ્રકાશમાન શ્વેત પર્વતની જેમ શોભી રહ્યા છે. તેઓ નીલ વસ્ત્ર ધારણ કરે છે, મધથી મત રહે છે અને શ્વેત હારથી એવા સુશોભિત લાગે છે, જાણે આકાશ ગંગાના ધોધથી યુક્ત ઉત્તમ કૈલાસ પર્વત શોભી રહ્યો છે. તેમના એક હાથનો અગ્રભાગ હળપર છે અને બીજા હાથમાં એ મુશળ ધારણ કરે છે. પ્રલયકાળમાં વિષગ્નિની જ્વાળાઓથી યુક્ત શંકરષણાત્મક રુદ્ર તેમના જ મુખોમાંથી નીકળીને ત્રણેય લોકનો સંહાર કરે છે. સગળા દેવતાઓ દ્વારા પૂજિત એ ભગવાન શેષ પાતાળના મૂળ ભાગમાં સ્થિત થઈને પોતાના મસ્તક પર સમસ્ત ભૂમંડળને ધારણ કરે છે. તેમના પરાક્રમ, પ્રભાવ, સ્વરૂપ તથા રૂપનું વર્ણન દેવો પણ કરી શકતા નથી. જેમના મસ્તક પર મૂકેલી આખી પૃથ્વી તેમની ફણાઓના મણીઓના પ્રકાશથી લાલ રંગની ફૂલમાળા જેવી દેખાય છે, તેમના પરાક્રમનું વર્ણન કોણ કરી શકે છે? ભગવાન અનંત જ્યારે બગાસુ ખાય છે ત્યારે પર્વત, સમુદ્રો અને વનો સહિત આ પૃથ્વી ડોલવા લાગે છે. ગંધર્વ, અપ્સરા, સિદ્ધ, કિન્નર અને સર્પ કોઈ પણ એમના ગુણોનો પાર પામી શકતા નથી. તેથી તે અવિનાશી પ્રભુને અનંત કહે છે. જેમની ઉપર નાગપત્નીઓએ પોતાના હાથે અર્પણ કરેલું હરિચંદન વારંવાર શ્વાસવાયુ દ્વારા બધી દિશાઓને શ્વાસિત કરે છે. પ્રાચીન ઋષિ ગર્ગે જેમની આરાધના કરીને સંપૂર્ણ જ્યોતિષશાસ્ત્રનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, તે જ નાગશ્રેષ્ઠ ભગવાન શેષે આ પૃથ્વીને ધારણ કરી રાખી છે અને તે જ દેવતા, અસુર તથા મનુષ્યો સહિત સમસ્ત લોકનું ભરણ પોષણ કરે છે. હે બ્રાહ્મણ, પાતાળની અંદર રોરો વગેરે નરક છે, જેમાં પાપીઓને નાખવામાં આવે છે. એ નરકોના નામ કહું છું. સાંભળો, રૌરવ શોકર રોધ તાન વિશસન મહાજ્વાલ તપ્ત કુંભ મહાલોભ વિમોહન રુધિરાંધ વસાતપ્ત કૃમિશ કૃમિ ભોજન અસિપત્રવન લાલા ભક્ષ્ય પૂય વહ વહની જ્વાળ અધઃ શિરા સંદસ કૃષ્ણસૂત્ર તમ અવિચી સ્વભોજન તથા અપ્રતિષ્ઠ વગેરે અનેક નરક છે જે અતિ ભયંકર છે. આ બધા યમના રાજ્યમાં છે. શસ્ત્ર અગ્નિ અને વિષ દ્વારા યાતના આપવાના કારણે તે બધા નરક અતિ ભયંકર છે. જે મનુષ્ય પાપ કર્મમાં રત રહે છે તેઓ જ આ નરકોમાં પડે છે, જે ખોટી સાક્ષી આપે છે, પક્ષપાત પૂર્વક બોલે છે તથા અસત્ય ભાષણ કરે છે, એ મનુષ્ય રોરવ નરકમાં પડે છે. જેઓ ગર્ભના બાળકની હત્યા કરાવે છે, ગુરુના પ્રાણ હરે છે, ગાયને મારે છે તથા બીજાને શ્વાસ રોકીને મારી નાખે છે, એ બધા ઘોર રોરવ નરકમાં પડે છે. મદિરાપાન કરનાર, બ્રહ્મહત્યારો, સોનાની ચોરી કરનાર તથા પાપીઓ સાથે સંપર્ક રાખનાર માનવ શોકર નરકમાં જાય છે. જે ક્ષત્રિય અને વૈશ્યની હત્યા કરે છે, ગુરુપત્ની જે ક્ષત્રિય અને વૈશ્યની હત્યા કરે છે, ગુરુપત્ની સાથે સંસર્ગ રાખે છે, બહેન સાથે વ્યભિચાર કરે છે તથા રાજદૂતની હત્યા કરે છે, એ તપ્ત કુંભ નરકમાં પડે છે. જે મદિરા તથા સિંહને વેચે છે અને પોતાના ભક્તોનો ત્યાગ કરે છે, એ તપ્ત લોહ નામના નરકમાં જાય છે. પુત્રી તથા પુત્ર વધુ સાથે સમાગમ કરનાર પાપી મહાજ્વાલ નામના નરકમાં પડે છે. જેઓ પોતાના ગુરુજનોનું અપમાન કરે છે તેમને અપશબ્દ કહે છે, વેદોને દૂષિત કરે છે તેમને વેચે છે તથા અગમ્ય સ્ત્રીઓ સાથે સમાગમ કરે છે, એ બધા સબળ નામના નરકમાં જાય છે. ચોર તથા મર્યાદામાં કલંક લગાડનાર મનુષ્ય વિમોહ નામના નરકમાં પડે છે. દેવતાઓ, દ્વિજો અને પિત્રો સાથે દ્વેષ રાખનાર તથા રત્નને દૂષિત કરનાર મનુષ્ય કૃમિભક્ષ નામના નરકમાં પડે છે. જે દૂષિત યજ્ઞ કરે છે તથા દેવતા, અતિથિ અને પિત્રોને આપ્યા વિના સ્વયં ખાય છે, એ લાલાભક્ષ નામના નરકમાં જાય છે. બાણ બનાવનાર વેધક નામના નરકમાં જાય છે, જે કરણી નામનું બાણ તથા ખડગ વગેરે આયુધો બનાવે છે, એ અતિ ભયંકર વિશસન નામના નરકમાં પડે છે. જે દ્વિજ નીચ પાસેથી પ્રતિગ્રહ એટલે દાન લે છે, યજ્ઞના અધિકારીઓ પાસે યજ્ઞ કરાવે છે તથા માત્ર નક્ષત્ર બતાવીને જીવિકા ચલાવે છે, તે અધમુખ નામના નરકમાં જાય છે. જે એકલો જ મીઠાઈ ખાય છે તે કૃમિપુઈ નરકમાં જાય છે. લાખ માસ રસ, તલ અને મીઠું લવણ વેચનાર બ્રાહ્મણ પણ તે જ નરકમાં જાય છે. બિલાડી, મરઘી, બકરું, કૂતરું, સુવર તથા ચકલી પાળનારો પણ કૃમિપયમાં પડે છે. જે બ્રાહ્મણ રંગમંચ પર નાચીને જીવિકા ચલાવે, નાચ નચાવે અથવા તો નીચ નર પુરુષથી ઉત્પન્ન થયેલ નીચ મનુષ્યનું અન્ન ખાય, બીજાને વિષ આપે, ચાડી કરે, ભેંસ દ્વારા આજીવિકા ચલાવે, પર્વના દિવસે સ્ત્રી સંભોગ કરે, બીજાના ઘરમાં આગ લગાવે, મિત્રોની હત્યા કરે, સુકન બતાવીને પૈસા લે, પૂરા ગામનું પુરોહિતપણું કરે અને સોમરસ વેચે, એ બધા રુધિરાંતક નામના નરકમાં પડે છે. ભાઈને મારનાર અને સંપૂર્ણ ગામને નષ્ટ કરનાર મનુષ્ય વૈતરણીય નદીમાં જાય છે. જેઓ વીર્યપાન કરે, મર્યાદા તોડે, અપવિત્ર રહે અને જાદુ દ્વારા જીવિકા ચલાવે છે, બધા કૃચ્છ નામના નરકમાં પડે છે. જે અકારણ જંગલ કપાવે છે એ અશીપત્ર વન નામના નરકમાં જાય છે. ઘેટાના વેપારથી જીવિકા ચલાવનાર અને હરણાવનો વધ કરનાર વહની જ્વાલ નામના નરકમાં પડે છે. જેઓ વ્રતનો લોભ કરે છે તથા પોતાના આશ્રમથી ભ્રષ્ટ છે, એ બંને સંદસ નામના નરકમાં પડે છે. જે મનુષ્ય બ્રહ્મચારી થઈને સૂવે છે, જે મનુષ્ય બ્રહ્મચારી થઈને દિવસે સૂવે છે અને સ્વપ્નમાં વીર્યપાત કરે છે તથા જે લોકો પોતાના પુત્રો દ્વારા શિક્ષા ગ્રહણ કરે છે, તેઓ સ્વભોજન નામના નરકમાં પડે છે। આ ઉપરાંત બીજા પણ સહસ્ત્ર નરક છે જેમાં પાપી મનુષ્ય યાતનામાં નાખીને વ્યથિત કરવામાં આવે છે। ઉપર જે પાપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ઉપરાંત પણ બીજા હજારો પ્રકારના પાપ છે જેમનું ફળ નરકમાં પડીને પાપી લોકો ભોગવે છે। જેઓ મન, વાણી અને ક્રિયા દ્વારા પોતાના વર્ણ અને આશ્રમથી વિપરીત આચરણ કરે છે તેઓ નરકમાં પડે છે। નરકના જીવોને ઊંધા માથે લટકાવી દેવામાં આવે છે અને એવી સ્થિતિમાં તેઓ સ્વર્ગમાં સુખ ભોગવતા દેવતાઓને જુએ છે। એ જ પ્રમાણે દેવતા પણ ઉક્ત અવસ્થામાં પડેલા નારકીય જીવોને જોયા કરે છે। આવું જોનારની ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને પાપ પ્રત્યે વિરક્તિ વધે છે। સ્થાવર, કીટ, જળચર, પક્ષી, પશુ, મનુષ્ય, ધર્માત્મા, દેવતા તથા મોક્ષ પ્રાપ્ત મહાત્મા આ બધા એકબીજા કરતા હજાર ગણા શ્રેષ્ઠ છે। મહર્ષિઓએ પાપોને અનુરૂપ પ્રાશ્ચિત પણ બતાવ્યા છે। સ્વયંભૂ, મનુ વગેરે સ્મૃતિકારોએ મોટા પાપોને માટે મોટા અને નાના પાપો માટે નાના પ્રાશ્ચિત બતાવ્યા છે। એ બધા તપસ્યા સ્વરૂપ, તપસ્યા રૂપ છે। એ બધામાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ શ્રેષ્ઠ છે। પાપ કર્યા પછી જે પુરુષને એના માટે પશ્ચાતાપ થાય છે તેના માટે એક વાર ભગવાન શ્રી હરિનું સ્મરણ કરી લેવું એ જ સર્વોત્તમ પ્રાશ્ચિત છે। પ્રાતઃકાળ, રાત્રિ, સંધ્યા તથા મધ્યાહ્ન વગેરે સમયે ભગવાન નારાયણનું સ્મરણ કરનાર પુરુષ તત્કાળ પાપ મુક્ત થઈ જાય છે। ભગવાન વિષ્ણુના સ્મરણ અને કીર્તનથી સમસ્ત પાપો ક્ષીણ થઈ જતા મનુષ્ય મુક્ત થઈ જાય છે। હે વિપ્રવર, જપ, હોમ, અર્ચન વગેરે કરતી વખતે જેનું મન ભગવાન વાસુદેવમાં પરવાયું રહે છે એ મોક્ષનો અધિકારી છે। એના ફળ સ્વરૂપે ઇન્દ્ર વગેરેના પદની પ્રાપ્તિ તો વિઘ્ન છે, જ્યાંથી પાછા આવવું પડે છે એવા સ્વર્ગલોકમાં જવું અને મોક્ષના સર્વોત્તમ બીજ વાસુદેવ મંત્રનો જપ એ બેની બરાબરી જ થઈ શકે એમ નથી। સંસ્કૃતમાં શ્લોક આ પ્રમાણે છે, પ્રાયશ્ચિત અન્ય શેષાણી તપઃ કર્માત્મકાની વે યાની તેષામ શેષાણા કૃષ્ણાનુસ્મરણમ પરમ કૃતે પાપે અનુતાપો વે યસ્ય પુંસઃ પ્રજાયતે પ્રાશ્ચિતમ તુ તસ્યેકમ હરિ સંસ્મરણમ પરમ પ્રાતર નિશિ તથા સંધ્યા મધ્યા હનાદિષુ સ્મરણ નારાયણમ વાપ્નોતિ સંગહ પાપ ક્ષયમ નરઃ વિષ્ણુ સંસ્મરણાત ક્ષીણ સમસ્ત કલેશ સંચય મુક્તિમ પ્રયાતિ ભો વિપ્રા વિષ્ણુ સ્યાત શાનુત કીર્તનાત વાસુદેવે મનો યસ્ય જપ હોમ અર્ચનાદિષુ તસ્યા અનંતરાય વિપ્રેન્દા દેવેન્દ્રત્વાદિકમ ફલમ કવનાક પૃષ્ઠ ગમનમ પુનરાવૃત્તિ લક્ષણમ ક્વ જપો વાસુદેવેતિ મુક્તિબીજમ અનુ ઉત્તમમ 22મા અધ્યાયના 37-42 શ્લોક સંખ્યા સંસ્કૃત પ્રમાણ। તેથી જે પુરુષ રાત દિવસ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે એ પોતાના સમસ્ત પાપોનો નાશ થઈ જવાના કારણે કદી નરકમાં પડતો નથી। એક જ વસ્તુ સમયે સમયે દુઃખ, સુખ, ઈર્ષા અને ક્રોધનું કારણ બને છે, તેથી માત્ર દુઃખરૂપી વસ્તુ ક્યાંથી આવી? એ જ વસ્તુ પહેલા પ્રસન્નતાનું કારણ થઈને પછી દુઃખદ બની જાય છે, પછી એ જ ક્રોધ અને પ્રસન્નતાનું કારણ પણ બને છે। તેથી કોઈ પણ વસ્તુ ન તો દુઃખરૂપ છે ન સુખરૂપ। આ સુખ અને દુઃખ વગેરે તો મનનો વિકાર માત્ર છે। વસ્તવેકમેવ દુઃખાય સુખાય શરદોદયાય ચ કોપાય ચ યત સ્તદ સ્માદ વસ્તુ દુઃખાત્મકમ કૃતઃ તદેવ પ્રીતયે ભૂત્વા પુનર્દુઃખાય જાયતે તદેવ કોપાય યત પ્રસાદાય ચ જાયતે તસ્માદ દુઃખાત્મકમ નાસ્તિ ન ચ કિંચિત સુખાત્મકમ મનસઃ પરિણામો અયમ સુખ દુઃખાદિ લક્ષણ 22મા અધ્યાયના 45-47 શ્લોક સંખ્યા જ્ઞાન જ પરબ્રહ્મનું સ્વરૂપ છે અને અજ્ઞાન બંધનનું કારણ છે. આ સંપૂર્ણ વિશ્વ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનથી વધીને કશું જ નથી. હે બ્રાહ્મણ, વિદ્યા અને અવિદ્યાને પણ જ્ઞાન જ સમજો. આ પ્રમાણે મેં તમને સમસ્ત ભૂમંડળ, પાતાળ, નરક, સમુદ્ર, પર્વત, દ્વીપ, વર્ષ એટલે મહાદ્વીપ તથા નદીઓનું સંક્ષેપમાં વર્ણન કરી સંભળાવ્યું. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? અધ્યાય 12 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.